શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય ચોથો એકાંતિક ધર્મનું રક્ષણ કરવા અને અધર્મનો વિનાશ કરવા ઉત્તર કૌશલ દેશમાં ભગવત પ્રેમની શોભા ધરતા ધર્મદેવ અને ભક્તિદેવી થકી પ્રગટ થયેલા યજ્ઞની પ્રવૃત્તિ અને ધર્મની પ્રવૃત્તિ દ્વારા દેવતાઓને આનંદિત કરનારા એકાંતિક ધર્મનું પાલન અને રક્ષણ કરનારા શ્રેષ્ઠ સુગંધિમાન ચંદન અને પુષ્પોના હારથી અતિશય શોભતા અતિ ઉજ્જવલ શ્વેત વસ્ત્રધારી અને સર્વેના ગુરુસ્થાને બિરાજતા શ્રીહરિને હું નમસ્કાર કરું છું. ભગવાન શ્રીહરિ બાલ્યાવસ્થામાં જ સમૃદ્ધિથી સભર પોતાના ભવનમાં અનાસક્ત ભાવથી રહેતા હતા. તેને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત અતિશય વહાલું હતું, તેથી તેમનું પોષણ કરવા માટે પિતા ધર્મદેવ થકી યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કરી તીવ્ર તપશ્ચર્યા કરવા સમૃદ્ધિસભર ઘર અને કુટુંબ પરિવારનો તીવ્ર વૈરાગ્યના વેગે તત્કાળ ત્યાગ કરી મોટા મોટા યોગીજનોના આત્મવત પ્રિય ભગવાન શ્રીહરિ મહાવનમાં સિધાવ્યા. ભગવાન શ્રીહરિ મનુષ્ય ભાવનું અનુકરણ કરતા હતા, છતાં પોતાની બ્રહ્મસ્વરૂપમાં અખંડ સ્થિતિ મુમુક્ષુઓને સ્વાભાવિકપણે જણાય આવતી હતી. શ્રીહરિના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય આદિ પોતાના પરિવારે સહિત ધર્મ અને ભક્તિનો અખંડ નિવાસ હતો. મોટા મોટા રાજા મહારાજાઓને માટે જે પંચવિષયો દુર્લભ છે એવા ભારે ભારે પંચવિષયો શ્રીહરિના મનને પોતા તરફ આકર્ષવા ક્યારે પણ સમર્થ બનતા ન હતા. મોટા મોટા ત્યાગીઓને પણ જે ભારે પંચવિષયો ભ્રષ્ટ કરી નાખવાનો ભય ઉપજાવે છે તે શ્રીહરિના મનને ક્યારે સ્પર્શ પણ કરી શકતા ન હતા. આ લોકમાં મહાન ઉદાર કીર્તિવાળા ભગવાન શ્રીહરિ પોતાના સમસ્ત આશ્રિત ભક્તજનોને બહુ પ્રકારની માનવલીલા કરી આનંદ ઉપજાવતા હતા. ઉદ્ધવાવતાર જગદગુરુ શ્રી રામાનંદ સ્વામી પાસેથી ભાગવતી મહાદીક્ષા પામી સહજાનંદ એવા નામથી પ્રસિદ્ધિ પામ્યા હતા અને પોતાના આશ્રિત ભક્તજનોના ગુરુસ્થાને બિરાજીને જેમ પ્રચંડ મહાતેજથી જળહળાટ કરતો સૂર્ય પૃથ્વી પરના અંધકારનો નાશ કરે તેમ વૈદિક માર્ગના વિરોધી એવા શુષ્ક વેદાંતી શક્તિપંથી તેમજ નાસ્તિકોના મતરૂપી અંધકારનો વિનાશ કર્યો હતો. લોભ ઈર્ષા મદ માન મત્સર કલહ ક્રોધ અને કામરૂપી અધર્મસર્ગના સૈન્યથી પોતાના આશ્રિત ભક્તજનોને તત્કાળ મુક્ત કરી દેહાવસાને માયાના ગાઢ અંધકારથી પર તેજોમય અક્ષર બ્રહ્મધામને વિશે લઈ જનારા મહાપ્રતાપી ભગવાન શ્રીહરિ આ ભૂમંડળ પર સર્વત્ર જયકારી પ્રવર્તે છે. કોઈ કોઈ સમયે જ્યારે શ્રીહરિ પર્ણકુટીમાં બિરાજતા હોય ત્યારે તેમના દર્શનની પ્રતીક્ષા કરતા મુનિમંડળો પર્ણકુટીની ચારે બાજુ વિટાઈને ઊભા હોય છે. તે સમયે ઋષિગણ દર્શને પધાર્યા છે એમ જાણી તરત જ પર્ણકુટીની બહાર આવી દર્શન આપતા શ્રીહરિના સ્વરૂપમાં મારું મન સદૈવ મગ્ન રહો. કોઈ સમયે મુનિમંડળો દેશાંતરોમાંથી પોતાને દર્શને આવી રહ્યા છે એવું સાંભળતાની સાથે જ તત્કાળ તેઓની સામા જવાની ઉતાવળમાં ઉપરના વસ્ત્રને પણ ધારવાનું ભૂલી જતા અને એકમાત્ર ધોતી પહેરીને સામે જઈ નવીન કમળ સરીખી પ્રેમ ભરેલી દ્રષ્ટિથી ચારે તરફ નિહાળી દર્શન કરતા મુનિમંડળોને આનંદ ઉપજાવતા આ ભગવાન શ્રીહરિમાં મારું મન સદૈવ સ્થિર રહો. કોઈ સમયે સભામાં મહામૂલા ઊંચા આસન પર બિરાજમાન થઈ જમણા હાથમાં તુલસીની માળા ફેરવી ઈશ્વરનો જપ કરતા તારામંડળમાં ચંદ્રમાની જેમ સંતમંડળમાં શોભતા અને મુનિઓના નેત્રોના એકમાત્ર આધાર સ્વરૂપ ભગવાન શ્રીહરિમાં મારું મન સદાય લાગી રહો. કોઈ સમયે મુનિઓએ પૂજન કરેલ હોવાથી શ્વેતવસ્ત્ર, ભાલમાં ચોખાએ સહિત તિલક અને કંઠમાં રંગબેરંગી પુષ્પોની માળાથી અતિશય શોભી રહેલા અને ચરણમાં પાદુકા પહેરી ડાબા હાથને કેળ ઉપર ટેકવીને ઊભા રહેલા ભગવાન શ્રીહરિમાં મારી ચિત્તવૃત્તિ સદૈવ સ્થિર રહો. ક્યારેક અજન્મમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી આદિક મહોત્સવને વિશે દેશ દેશાંતરમાંથી આવતા ઘણા બધા ભક્તોના સંઘોએ અનેક પ્રકારના વસ્ત્ર, આભૂષણ, અલંકાર તથા સુગંધિમાન શીતળ ચંદનથી પૂજેલા આ ભગવાન શ્રીહરિ મારા ગ્રંથ નિર્માણમાં અતિ ઉત્સાહ પ્રેરનારા થાઓ. કોઈ સમયે મુનિજનોનો આતિથ્ય સત્કાર કરવા પોતાના ખેસને ડાબા ખભા ઉપરથી લઈ કેડ સંગાથે દ્રઢ કછોટો બાંધી વારંવાર પીરસી મુનિજનોને અતિ તૃપ્ત કરનારા ભગવાન શ્રીહરિ આ ગ્રંથ સમાપ્તિની સિદ્ધિરૂપ મારો મનોરથ પરિપૂર્ણ કરો. ધ્વજ, જવ, કમળ, અંકુશ અને ઉર્ધ્વરેખા આદિ 16 ચિહ્નોથી અતિશય શોભતા શ્રીચરણના પગલાં મૂકવાથી આ ધરતીને સ્વર્ગ કરતાં પણ અધિક સૌભાગ્યશાળી કરનારા તથા પોતાના સખાભક્તોની સાથે હાસ્યવિનોદને કરનારા ધર્મપુત્ર ભગવાન શ્રીહરિ મને આ ગ્રંથ રચવામાં નિપુણ બુદ્ધિ અર્પણ કરો. કોઈ સમયે પોતાના ભક્તજનોથી ભરપૂર સભામાં દેશના વિભાગ કરી પોતાના બંધુઓના પુત્રોને ગાદી અર્પણ કરી તેના દ્વારા આ પૃથ્વી પર એક ધર્મનું રક્ષણ કરવાની જ અંતરમાં ઈચ્છા ધરાવતા ધર્મતનય ભગવાન શ્રીહરિનું મારી હરિચરિત્ર સ્મરણથી પ્રભાવી બનેલી બુદ્ધિથી હું સ્મરણ કરું છું. આ ભૂતલમાં અનેક જડમતી પાપી જીવો પણ જે શ્રીહરિના ઉદાર સંતોનો એક સમાશ્રય કરવા માત્રથી તત્કાળ દુષ્ટ સ્વભાવનો ત્યાગ કરી મહાપુણ્યશાળી બને છે તે આ ભગવાન શ્રીહરિ મારા ઉપર પ્રસન્ન થાઓ. કોઈ સમયે શ્રુતિ સ્મૃતિએ પ્રતિપાદન કરેલા ભગવાનની ભક્તિએ સહિતના સ્વધર્મનો પોતપોતાના અધિકાર અનુસાર ભક્તજનોને બોધ આપનારા અને સ્વયં ઈશ્વર હોવા છતાં પણ ભક્તજનોના શિક્ષણને અર્થે સ્વધર્મનું પાલન કરતા આ ભગવાન શ્રીહરિ મારા ઉપર પ્રસન્ન થાઓ. કોઈ સમયે આ પૃથ્વી પર શુદ્ધ અહિંસામય યજ્ઞ તથા અન્નક્ષેત્રાદિક ઇષ્ટકર્મનું પ્રવર્તન કરતા, કોઈ સમયે વાવ, કૂવા ગળાવવા, તળાવ બંધાવવા, ધર્મશાળા તથા મંદિરોના નિર્માણ કરવા વગેરે પૂર્તકર્મનું પ્રવર્તન કરતા, તેમજ ચાર પ્રકારના ઈચ્છિત ભોજન જમાડી અગણિત ભૂદેવોને તૃપ્ત કરતા પરમેશ્વર શ્રીહરિ મારી પર કૃપા વરસાવો. ક્યારેક રાત્રિસભામાં મુનિઓની વચ્ચે વિરાજમાન થઈ અનેક પ્રકારના સંશયયુક્ત પ્રશ્નો કરતા અને તે પ્રશ્નોના ઉત્તર જ્યારે કોઈથી ન થાય ત્યારે દરેક પ્રશ્નનું બહુ પ્રકારે સરળ તેમજ સર્વેને બોધ થાય એ રીતે સુંદર સમાધાન કરતા ધર્મનંદન શ્રીહરિ મારું સર્વ પ્રકારે મંગળ વિસ્તારો. આ પૃથ્વી પર અનેક ભક્તો અષ્ટાંગયોગની સાધના કર્યા વિના પણ જેમની દ્રષ્ટિ માત્રથી પણ નિશ્ચય સમગ્ર સમાધિ સિદ્ધિમાં સ્વતંત્રતા પ્રાપ્ત કરેલી છે એવા મહાસામર્થ્ય સભર ભગવાન શ્રીહરિ મારું સમગ્ર મંગળ વિસ્તારો. આ પ્રમાણે કથાના પ્રારંભ પૂર્વે શ્રીહરિના ચરિત્રોના સ્મરણપૂર્વકનું મંગલાચરણ કરી સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને હવે સત્સંગી જીવનની સંપૂર્ણ કથા સંભળાવવાનો પ્રારંભ કરે છે. આ પૃથ્વી પર તેમાં પણ આ ભારત દેશની ઉત્તર દિશામાં નગાધિરાજ હિમાલય નામનો મહાન પર્વત આવેલો છે. તે હિમાલય વિશાળ અને ઊંચા રાજમહેલ સરખી ગુફાઓ તથા ઊંચા ચાંદીના ઢગલા જેવી શ્વેત કાંતિથી શોભે છે. આ હિમાલય કોઈ ભાગમાં કાજળના ઢગલા જેવો કાળો તો કોઈ ભાગમાં સુવર્ણ જેવી સોનેરી શિખરો વાળો છે, તેમજ અનેક પ્રકારની રંગબેરંગી ચિત્ર વિચિત્ર શોભાને ધારી રહ્યો છે. આ હિમાલયમાંથી નિર્મળ જળવાળી કલકલ કરતા અનેક ઝરણાઓમાંથી ઉદ્ભવેલી તેમજ ઉછળતા તરંગોથી શબ્દધ્વનિ કરતી સેંકડો નદીઓ વહી રહી છે. એ નદીઓના કિનારાઓ રાજહંસ અને સારસ પક્ષીઓથી શોભી રહ્યા છે. આ હિમાલય ચારે બાજુ ઊભેલા ધાવડો, કેવડો, ગુલગુલા, રાતો રોહિડો, અર્જુન, મોગરો, કદંબ, નાળિયેરી, વડ, બિલીપત્ર, પીપળો, દાડમી, તાડ, તમાલ, સાગ, બપોરિયા આદિ અનેક વૃક્ષોથી શોભી રહ્યો છે. તેમજ ચારે તરફ ઊભેલા દેવદારુ, વરણો, આસોપાલવ, બોરસળી, આંબા, ચંપા, ફણસ, કેળ વગેરે ફળપ્રધાન અને કેટલાક પુષ્પપ્રધાન વૃક્ષોથી પણ આ હિમાલય અતિ રમણીય ભાસે છે. વળી આ હિમાલય ખીલેલા પુષ્પોરૂપી નેત્રથી પૂજનીય અતિથિઓને જાણે નિહાળતો હોય ને શું! વાયુના વેગથી ચાલતી વૃક્ષની ડાળીઓરૂપી હાથના હલકારાઓથી અને ટહુકા કરતી કોયલોના મધુર શબ્દોથી જાણે અતિથિ પુરુષોને પોતાની સમીપે બોલાવતો હોય ને શું! તથા દર્ભ વડે અતિથિઓને આસન આપતો હોય ને શું! તથા ફળમૂળ આદિ ભક્ષ્ય પદાર્થો વડે અતિથિઓને તૃપ્ત કરતો હોય ને શું તેમ ભાસે છે. આ હિમાલયમાં રૂરૂ નામના મૃગલાવો, પાડાઓ, વાનરો, વરાહો, શિઢાઈઓ, રીંછો, ગેંડાઓ તેમજ કુકડાઓ, મોર અને ચાતક આદિ ભાતભાતના રંગબેરંગી ચિત્ર વિચિત્ર પશુ પક્ષીઓના સમૂહો નિવાસ કરીને રહે છે. આ હિમાલય હાથીઓના શબ્દધ્વનિ, ખળખળ વહેતા ઝરણાઓના ધ્વનિ, ગંધર્વોની વીણાવાદનનો ધ્વનિ, મુનિઓના મુખમાંથી નીકળતા વેદમંત્રોનો ધ્વનિ, ઘૂઘવાટા કરતી ગંગાના પ્રવાહનો ધ્વનિ અને પક્ષીઓના કલરવના ધ્વનિથી અતિશય ગુંજી રહ્યો છે. બ્રહ્માજીએ આ હિમાલયની પહેલાથી જ સર્વ પર્વતોના રાજાધિરાજ પર્વતરાજ તરીકે નિમણૂક કરી છે. આ હિમાલયના પેટાળમાંથી અમૂલ્ય રત્નો નિભજે છે. આ હિમાલય ભગવાન ભોળાનાથ આદિ અનેક યોગીઓનો આવાસભૂત છે. સત્યલોકમાંથી નીચે ઉતરી આવેલી વિરાટ બનેલા ભગવાન વામન નારાયણના શ્રીચરણોના સ્પર્શથી દિવ્ય બનેલી અને ત્રણ માર્ગે વહેતી પાવનકારી નદી ગંગાજીની એક વસ્વોક્સારા, બીજી નલિની, ત્રીજી પાવની, ચોથી સરસ્વતી, પાંચમી જંબુ, છઠ્ઠી અલકનંદા અને સાતમી સીતા, આ પ્રમાણેની સાત ધારાઓ આ હિમાલયમાંથી વહી રહી છે. આવા પાવનકારી પર્વતરાજ હિમાલયમાં સાક્ષાત શ્રી પુરુષોત્તમ ભગવાનના અવતારરૂપ સંસારી જીવો ઉપર દયા કરીને ઋષિરૂપ ધારી રહેલા ભગવાન શ્રી નરનારાયણનો આશ્રમ આવેલો છે. સ્વયં અક્ષરધામ જ પોતાનું મૂળ સ્વરૂપ ઢાંકીને પોતાના પ્રિયતમ ભગવાન શ્રીહરિની સેવા કરવા માટે જાણે બદ્રિકાશ્રમ સ્વરૂપે પ્રગટ થયું હોય તેમ ભાસે છે. અને દર્શન માત્રથી આશ્રમ ત્યાં આવેલા સર્વને અતિશય સુખ આપે છે. આ દિવ્ય બદ્રિકાશ્રમમાં બોરડીના વૃક્ષોમાં લટકતા સુમધુર રસભરેલ સ્વાદિષ્ટ ફળોના ઝુમખાવો, ભગવાનના દર્શન કરવા આવતા મુક્તોના હૃદય કમળમાં કમંડળોની ભ્રાંતિ ઉપજાવે છે. આશ્રમમાં અનેક વૃક્ષોના નીચે એકાંત સ્થળમાં બેઠેલા મહર્ષિઓ ભગવાન નારાયણ ઋષિના મુખે સાંભળેલા વેદના રહસ્યનું પોતાના મનમાં વારંવાર મંથન કરે છે. આશ્રમમાં વસતા સસલા, ઉંદર, હરણા અને પક્ષીઓ દયા સાથે મુક્તાત્માઓથી સુંદર શિક્ષણ પામેલા ઋષિમુનિઓના જાણે બાળકો હોય ને શું તેમ અચળપણે ભગવાન નારાયણનું ચિંતવન કરે છે. જેમ સિંહ થકી ભય પામેલા હાથીઓ સિંહ રહેતા હોય ત્યાં જવાને સંકલ્પ પણ કરતા નથી, તેમ મનુષ્યોના મનને તપાવનારા કામક્રોધાદી અંતઃશત્રુઓ રૂપી મદોન્મત્ત હાથીઓ ભગવાન નારાયણથી ભય પામી મુક્ત પુરુષોના ધામરૂપ આ બદ્રિકાશ્રમમાં મનથી પણ પ્રવેશ કરવા સમર્થ થતા નથી. મનમાં રહેલા ત્રિવિધતાપની શાંતિ માટે ચારે બાજુના અન્ય આશ્રમોમાં વસતા મુમુક્ષુઓ જ્યારે આ આશ્રમમાં આવે છે ત્યારે ભગવાન શ્રી નારાયણના મુખમાંથી વરસતા વચનામૃતના પાનથી ત્રિવિધતાપથી મુક્ત થઈ બ્રહ્માનંદના સુખે સુખ્યા થઈ વિચરણ કરે છે. જ્યારે સિંહ આદિ હિંસક પશુઓ પ્રવેશ કરે છે ત્યારે પોતાની પરસ્પરની સહજ વૈરવૃત્તિ છોડી નિષ્કામી મુનિઓની જેમ ઋષિવૃત્તિ ધારણ કરી સર્પ નોળિયાની સાથે, હાથીઓ સિંહની સાથે, ઉંદર બિલાડીની સાથે અને શિયાળ વરુઓની સાથે, તેમજ ઘુવડ કાગડાની સાથે અને હરણા દીપડાની સાથે કામક્રોધાદી દોષોથી રહિત થઈ વિચરણ કરે છે. કારણ કે આ આશ્રમમાં તે દોષોનો પ્રવેશ નથી. આ આશ્રમમાં સ્વચ્છ જળવાળી, દર્શન માત્રથી સમગ્ર પાપના સમૂહોને ધોનારી, ચંદ્રના સરખી શ્વેત કાંતિવાળી અને પહોળા પટવાળી પવિત્ર વિષ્ણુપદી ગંગા નદી વહે છે. આ આશ્રમમાં ગંગાના નિર્મળ જળથી ધોઈ વૃક્ષોની શાખાઓ પર સૂકવેલા મુનિઓના કૌપીન, કંથા અને વલકલોને વાયુ પણ આ મારાથી અપવિત્ર તો નહીં થઈ જાય ને, આવી શંકા સાથે સ્પર્શ કરે છે. રાત્રિ દિવસ આ બદ્રિકાશ્રમનું સેવન કરતા બ્રહ્મસ્થિતિને પામેલા પરમહંસો સૂર્ય અને અગ્નિ સરખા ઉજ્જવળ કાંતિવાળા છે, જીતેન્દ્રિય અને તપોનિષ્ઠ છે. રૂરુ નામના મૃગચર્મને ધારણ કરનારા તે ત્રિકાળદર્શી છે. અનંત જન્મના પુણ્યરહિત પુરુષોને આ આશ્રમની પ્રાપ્તિ અતિશય દુર્લભ છે. જે બ્રહ્મસ્થિતિને પામ્યા હોય તેને જ એક આશ્રય માટે પ્રાપ્ય છે. અહીં રહેનારના પોતે ઈચ્છેલા સર્વ મનોરથો પૂર્ણ થાય છે. આ આશ્રમ શિકાઓમાં લટકાવેલ જળકઠારી અને ઘડાઓથી અતિશય શોભી રહ્યો છે. આવો આ આશ્રમ દર્શન માત્રથી મુનિઓના પરિશ્રમને હરી લે છે. આ આશ્રમમાં ભગવત પૂજન કરનારા મુનિઓ દ્વારા ઠેક ઠેકાણે મૂકી રાખેલી સુગંધિમાન પુષ્પોની ઢગલીઓ નજરે પડે છે. સ્વતઃ સિદ્ધ અતિશય પ્રકાશમાન આ આશ્રમમાં વસતા મુનિઓને રાત્રિનો અંધકાર પણ બાધ કરી શકતો નથી. આ આશ્રમમાં અંગે સહિત ચાર વેદને જાણનારા, જટાધારી અને તપથી શરીરને કૃશ કરી નાખનારા વલકલ વસ્ત્રધારી પવિત્ર મુનિઓની પવિત્ર ભસ્મોથી ભરપૂર એવી અસંખ્ય અગ્નિશાળાઓ આવેલી છે. આ આશ્રમમાં કેટલાક વાનપ્રસ્થ મુનિઓ એકવાર જ વાયુભક્ષણ કરીને રહે છે. કોઈ માત્ર જળપાન કરીને તો કોઈ વરાળનું પાન કરીને તપ કરે છે. કોઈ ફીણનું ભક્ષણ કરીને તો કોઈ ચંદ્રના કિરણોનું પાન કરી તપ કરે છે અને કેટલાક માત્ર ધૂમનું પાન કરી તપ કરે છે. આ આશ્રમમાં તપ કરતા કેટલાક ઋષિમુનિઓ જીર્ણ વસ્ત્રો, મૃગચર્મ, વૃક્ષના પત્રો અને વલકલ વસ્ત્રોને ધારણ કરે છે તો કેટલાક મુનિ ઘાસમાંથી બનાવેલી કંથા ધારણ કરે છે. કોઈ મુનિ પથ્થરથી કૂટેલા અન્ન તથા ફળનું ભક્ષણ કરે છે તો કોઈ મજબૂત દાંતવાળા મુનિઓ માત્ર દાંતથી ચાવીને જ ભોજન કરવાના આગ્રહવાળા છે. આ આશ્રમમાં રહી તપ કરતા કેટલાક ઋષિમુનિઓ પીપળાની પીપરીનો આહાર કરે છે. કોઈ મુનિ પાણીમાં બેસી જપ કરે છે તો કોઈ પંચવિષયોનો ત્યાગ કરી ઉપર આકાશવાળી ખુલ્લી જગ્યામાં બેસવારૂપ અભ્રાવકાશ વ્રતને આચરી જપને તપ કરે છે. આ રીતે ભગવાન નારાયણ ઋષિને વિશે પ્રેમની અભિવૃદ્ધિ કરવા સાંસારિક વિષયોના આસ્વાદ છોડી તપથી શરીરને દુર્બળ કરનારા નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતને ધરી રહેલા સમસ્ત ઋષિમુનિઓ આ આશ્રમમાં વિલસતા ભગવાન નારાયણ ઋષિનું હૃદયમાં હંમેશા ચિંતવન કરે છે. આ બદ્રિકાશ્રમમાં નિવાસ કરતા ઋષિમુનિઓ અતિ ઉત્સાહપૂર્વક આકાશ માર્ગે ક્રૌંચ પક્ષીઓના સમુદાયની પેઠે ભેળા થઈ ધનુષમાંથી નીકળેલા બાણથી પણ અધિક વેગવાળા થઈ ઉચ્ચસ્વરે ભગવાન શ્રી નરનારાયણના મંત્રનો જાપ કરતા થકા સત્ય સ્વરૂપ અમૃત સ્વરૂપ અને અતિશય પ્રકાશમાન એવા શ્વેતદ્વીપ ધામમાં રહેલા ભગવાન શ્રી વાસુદેવ નારાયણના દર્શન કરવા માટે પ્રતિદિન જાય છે અને તેવી જ રીતે શ્વેતદ્વીપ ધામ નિવાસી નિરન્ન મુક્તો પણ ક્રૌંચ પક્ષીઓના સમુદાયની જેમ ભેળા મળીને આકાશ માર્ગે સામા મળતા બદ્રિકાશ્રમ વાસી મુક્તોને નમસ્કાર કરી જય શ્રી વાસુદેવ જય શ્રી વાસુદેવ એમ કહીને શ્રી નરનારાયણ ભગવાનના દર્શન કરવા નિત્ય બદ્રિકાશ્રમ પ્રત્યે આવે છે. આ બદ્રિકાશ્રમમાં નિવાસ કરતા પશુ પક્ષી સર્પ અને ભીલ આદિ મનુષ્યો પ્રાતઃકાળે ભગવાનના દર્શન સિવાયની બધી ક્રિયાનો ત્યાગ કરી હમણાં જ આપણા ભગવાન શ્રી નારાયણ અહીંથી પસાર થશે એવી અતિ ઉત્કંઠાવાળા થઈ આગમનના માર્ગમાં ઊંચા મુખ રાખી પંક્તિબદ્ધ ઊભા રહી પતિત પાવની ગંગાજી તરફ જતા ભગવાન શ્રી નારાયણના દર્શન કરે છે અને સ્નાન કરી ભગવાન પાછા પધારે ત્યારે પુનઃ દર્શન કરી પરમ સુખનો અનુભવ કરે છે. આ બદ્રિકાશ્રમમાં મચ્છર આદિ ઉપદ્રવી જંતુઓ રહિત હરિયાળી અને સમતળ એવી મૃદુ ભૂમિમાં વિશાલા નામની બોરડી ઉગેલી છે. તેની આસપાસ પંક્તિબદ્ધ ઉગેલા વૃક્ષોથી ચીકણા ચળકતા કોમળ પાંદડાઓથી અને લટકતા સુમધુર પાકેલા બદરી ફળોથી તે વિશેષ શોભી રહી છે. ચારે બાજુ રહેલા નિત્ય પુષ્પ ફળ અને દળવાળા પારિજાતના વૃક્ષોથી વીંટાયેલી આ બદરી વિશાલા નીચે બેસનારા સાધકને ક્યારેય ભૂખ તરસ ટાઢ તડકો આદિ શારીરિક દોષો સ્પર્શ કરી શકતા નથી. ભગવાનના નિવાસને કારણે સર્વશ્રેષ્ઠપણાને પામેલી આ બોરડીનું પણ સાધકો ચંદન પુષ્પ અને હોમાદિક ક્રિયાથી પૂજન અર્ચન કરે છે. આ બોરડીની વિશાળ શાખાઓ અતિ સુંદર અને ચળકતી છે. આ બોરડીમાં એક પણ કાંટો નથી તેથી અતિ સુંદર મનોહર લાગે છે. આ બોરડી સતત ઝરતા મધુર રસવાળી અને દર્શન માત્રથી પાપીઓના પાપને સમાવનારી દિવ્ય છે. જેની શાખાઓ ઉપર બેસી પક્ષીઓ મધુર કલરવ કરે છે. ઇન્દ્રાદિ દેવતાઓ આનું નિત્ય સેવન કરે છે. આ બોરડીની ઘાટી છાયા આશ્રય કરવા યોગ્ય હોવાથી નારદ આદિ ઋષિ મુનિઓ એમને વિશાલા નામથી સંબોધે છે. આવા બદ્રિકાશ્રમને વિશે જ્ઞાન વિજ્ઞાન સંપન્ન ભક્તોમાં અગ્રેસર અને સિદ્ધદશાને પામેલા ઉદ્ધવજી ભગવાન શ્રીકૃષ્ણના આદેશથી નિત્ય નિવાસ કરીને રહે છે. આ આશ્રમમાં વૈહાયસ નામનો ધરો આવેલો છે. આ આશ્રમમાં મરુત આદિ રાજર્ષિ દેવતાઓ પણ નિવાસ કરે છે, તેમજ અશ્વશિરા નામના ઋષિ શાશ્વત વેદોનો નિત્ય પાઠ કરે છે. પૂર્વે વેદ પારંગત વૃત્રાસુરનો વધ કરવાથી લાગેલી બ્રહ્મહત્યાના નિવારણ માટે ઇન્દ્ર મહારાજાએ 10,000 વર્ષ પર્યંત આ આશ્રમને વિશે તીવ્ર તપશ્ચર્યા કરી હતી. દેવર્ષિ નારદજી થકી સાંખ્યયોગ અને પંચરાત્રનો ઉપદેશ પામેલા સૂર્યપુત્ર સાવરણી મનુ આ આશ્રમમાં રહી ભાગવત ધર્મનું અનુષ્ઠાન કરે છે અને સાક્ષાત નારાયણ ભગવાનનું પ્રેમપૂર્વક ભજન કરતા થકા તપ કરે છે. આ આશ્રમમાં સ્વયં ભગવાન શ્રી નરનારાયણ દેવ પણ ભરતખંડવાસી ભક્તજનોના આત્યંતિક કલ્યાણને અર્થે નિત્ય દુષ્કર તપ કરે છે. કલ્યાણમૂર્તિ તેમજ સમસ્ત જગતના સ્વામી એવા સાક્ષાત ભગવાન શ્રી નારાયણનો આ આશ્રમ હોવાથી કળિયુગ પોતાનું સામર્થ્ય દેખાડવા ક્યારેય પણ સમર્થ થતો નથી. ભગવાનના અખંડ ધ્યાનથી ઉત્પન્ન થયેલા આનંદથી મનમાં પરમ સુખને પામેલા અને ભગવાન શ્રી નરનારાયણની અખંડ સેવા પરાયણ એવા નારદ મુનિ પણ આ આશ્રમમાં નિવાસ કરીને રહે છે. ભગવદ રસને માણનારા રસજ્ઞ ભક્તો બ્રહ્મપદ કે ઇન્દ્રપદના મહાસુખને પણ આ બદ્રિકાશ્રમના એક અલ્પ સુખની તોલે પણ ગણતા નથી. એવા આ બદ્રિકાશ્રમમાં ભગવાનના ભક્તિરસને માણનારા અસંખ્યાત મુક્તો અને મુમુક્ષુઓના સમૂહો તથા દેવતાઓ નિવાસ કરીને રહે છે, તેમજ દ્રષ્ટિ માત્રથી આ આશ્રમ દર્શન કરનારા મનુષ્યોના પાપને હરે છે એવો આ બદ્રિકાશ્રમ સમગ્ર ધરતીને શોભાવે છે. અર્થાત આ આશ્રમના કારણે ધરતી પોતાને કૃતાર્થ માને છે. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં બદ્રિકાશ્રમનું વર્ણન કર્યું એ નામે ચોથો અધ્યાય પૂર્ણ થયો.